કેટલા ઓફિસ માં જવાનું મળે એટલો લાભ લે પછી કાલે હવાર માં અમારે દર્શન ખરા માણસ આખી રાત આઈ બે અહીંયા આગળ બહાર દર્શન ત્યારે થાય છે એ જમાનો જ નથી ને અત્યારે નહી તમને એવું મન થાય જુદું જુદું ઘર આવે એમ થાય ક્યાં આપડે આ બધું લેરોના નું બંધ થયું હા અક્રમ વિજ્ઞાન એટલે બે કલાક માં મોક્ષ મળે એવું તો આ લાખો વર્ષે એક જ ભાડું છે લોકો કે છે કેમ દાદા નું તમે જાણીએ છીએ પેલેથી ભગવાન જેવા જતા કે છે એટલે તમે હજુ આવે જાણવા આવ્યા કે એ ફક્ત અમારા ભાગીદારના બધા છોકરા થાય બધા જય છે ચાલો સારું થયું 50 માણસ ને જ્ઞાન આપ્યું માણસ એમ સારા હતા જઈને ભાઈ બધું હતું ડેવલપ લોકો હતા ને હવે નેક્સ્ટ ટાઈમ જામે બરોબર નેક્સ્ટ ટાઈમ બરોબર જામે જામી જશે જામી હવે જામી ગયું ગયે વખત જામ્યું નહી એ તો સ્ટાર્ટિંગ હતું ને બિગિનિંગ હતું જરા એવું એવું લોકો સાંભળેલું નહીં સાંભળવા મળે છેલ્લે બોલ્યું ભર્યા કે અમે તો જ્ઞાન લીધું છે કે પરિણામ પામી કે થોડું રાખ્યું રામચંદ્ર લાગી પડી જશે આવતી આવતે પેલા લાગે પડી જાય કારણ કે આપડે ખેતી ને ચાલવાના ને ગઈ ફેર ખેતી નહીં ને તેનું ફળ મળ્યું આપડે તો વાઈ ભેગા છે આપડે તો બરોબર છે સીધા છે બહુ બોલે નહીં એટલે ખ્યાલ ના આવે એ બંને બહુ સીધા ને શાંત છે રામચંદ્ર ને રામચંદ્રભાઈ અને કુસુમબેન સીધા ને શાંત બહુ છે તેને શું છે ઓછા બોલા એ ફેમિલી રામચંદ્ર અને કુસુમબેન બહુ સીધા ને સાદા છે શાંત નીકાલી છે તે પછી કઈ મેં સાંભળ્યું નહી કઈ જોવા માં હતી તે હું ચૂકી ના એટલે ડિસ્ચાર્જ દેખાય ને ડિસ્ચાર્જ પ્રારંભ કર્મમાં આવ્યા હોય હવે એ ક્રોધ એ ખરેખર ક્રોધ નથી એની આત્મા ભરે તો જ ક્રોધ છે આત્મા ને જુએ છે કે ના થાય તો સારું આત્મા ને એટલે હિંસક ભાવ નથી હિંસક ભાવ હોય તો ક્રોધ જાય એટલે ક્રોધ માન માયા લોકો રહેતું જ નથી આ જ્ઞાન એ ભગવાન જ થઈ જાય પણ હવે ભગવાન લોકોને કહે તો પછી એને પૂછવા જવાબ આપતો આવડે નહી એટલે એવું કહેવાય નહીં કે ભગવાન છે આપડે આપડા પોતાનું સુખ અને પોતે પોતા મોક્ષ જવાની તૈયારી કોઈ કોઈ આપણને અન્યાય કરે એ આપણને ખાલી દેખાય ખરી રીતે તો એ વ્યવસ્થિત જ છે આપણને એમ લાગે કે રમેશભાઈ અન્યાય કર્યો કે જમુભાઈ અન્યાય કર્યો પણ એ તો કર્મ ને આધીન જ છે અને આપણે એવું વિચારીએ એટલે આપણે એને દોષિત ગણ્યા ને દાદાજી કરેક્ટ છે કરેક્ટ એ છે અને કરેક્ટ ઉપર તમારું ડાપણ છે શું છે જે છે તે ન્યાય તમારો જે ન્યાય કદર કુદરતી કર્યો કરેક્ટ એની પર તમારું ડાપણ છે એને લીધે આપણે એને દોષિત ગણીએ છીએ દોષિત કરે એટલે એનું પાછું આપણને ખોટું ને આપડે સમજી લેવું આપડે સમજીએ ને ચલો નિવેડ આવે ને સમજીએ તો નહીં તો નિવેડ જ કોઈ નહીં સમજાવે કે દુઃખ જાય નહીં કોઈ જાત દાદાજી કાલે હું નીરુબેન ને કહેતી હતી કે આજ સુધી જે બધાને તડકાવ્યા હોય, બબડા હોય ને તડકાવ્યા, શું કરડકાયા હોય વસંતભાઈ ને બી બબડી હોઉં તે એટલે મને કાલે એવો ભાવ આવ્યો. કેટલા બધા આપણે લોકો ને અન્યાય કર્યા. હા, ઘણા અન્યાય કર્યા. આપડે વચ્ચે ડખો કર્યો છે, ઉડતો ડખો કર્યો. દહીં ને દહીં સારું થવાનું તેનો કરી આલ્યો ડખો. લલિત જય સચિદાનંદ કયા છે એને જાતે જ કોઈ દાપણ વાળો કેવાનું છે શું બરકત છે. ના તો મને વિચાર આવ્યો તો મેં આપને કીધો કે આવું થઈ જાય છે કોઈ વાર લોકો માટે. આપણે ના લાભ ધારીએ કે આપણે વચ્ચે પણ સાંભળીએ ને એટલે અંદર વિચાર આવી જાય, આપણો અભિપ્રાય આવી જ જાય. આપણે લાભ વિચારીએ કે આપણે સાંભળવું જ નથી. સાંભળવું નથી ચાલતું તો પછી અભિપ્રાય નથી આપવો તો કેમ આમ ચમકારો વાગી જાય. આપણો કોઈનો સ્વભાવ નથી એ તો આપણે આપણી મેળાવીએ. એટલે તમે કહ્યું ને અભિપ્રાય ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ. શું કહ્યું? બોલવાનું લેંગ્વેજ સ્ટોપ કરી દેવાની. તો પછી લેંગ્વેજ ને સ્ટોપ કરી દેવાની. ના ના, મન ને જોયા કરવાનું. મન છે તે અભિપ્રાય આવવા તૈયારી કરી દે. શું જોયા કરે? ઓળખી ગયો કહે તને. હા, તને ઓળખી ગયો. એટલે તોડને આપડે કઈ ઓળખી ગયો કે ચોટાડો પડી જાય. કાળો પડી જાય. એમ ઓળખેલો કામ લાગે તો બોલે ત્યારે જ ખ્યાલ આવે. કેમ દાદા નવડાવી એ વસ્તુ નહીં સમાધાન કરવાની ચીજો જ નહીં. સમાધાન એનું હોય સાચી વસ્તુ સમાધાન કરે, ખોટી વસ્તુ સમાધાન કરે. સમાધાન એટલે શું કે આજે ના થયું તો બે દાડા પાંચ દાડા પછી થશે, બે મહિના પછી થશે, એવી આશા રાખીએ. સાચી વસ્તુ હોય તો સમાધાન ની આશા રાખે. વ્યવસ્થિત સહજ આક્ષેસ મળી આવે ને અને કૃપા ક્યારે ઉતરે તમે મને ખ્યાસ કરો ને એટલે કૃપા ઉડી જાય. મારી પાસે ખ્યાસ કરો કે કૃપા ઉડી, મનથી ખ્યાસ કરો તો ખાલી તમારી મનની અસર પડવાની મારી પર એટલે કૃપા ઉડતી જાય. શું કહ્યું? ખ્યાસ નહીં જે બન્યું કરેક્ટ. શું કહ્યું? મનથી તમે ખ્યાસ કરો તો મારી પાસે અસર પડે. આને મન ખેંચે છે એને માટે ખેંચ વ્યવસ્થિત છે જે જગ્યા એના માટે ક્યાં ના પડે. સમજ સમજતો પડે છે તો પછી આવું બધા સપનામાં એવું કલ્પેલું નહીં ને એકદમ પેલો આઘાત લાગી ગયો. કલ્પેલું મને કલ્પેલું મન તો બધું કલ્પે ચોરીઓ કરી હારી છે એવું બધું કલ્પે. પણ આપડે એને આધાર છોડી દેવા આઘાત ક્યાં લાગવાનો હતો? આઘાત મન ને લાગે આપડે આત્મા આપણે શું આઘાત લાગે દેહમાં કશું શીખે નહી બઉ ડેવલપ કર્યા કરે પછી છૂટી જાય પછી મનમાં કંટાઈ જાય ને આપડે એક છોકરા બહુ ભણાવે છે પછી એમ ભણે નહી લોકો શું માને છે કે ભરત બહુ શીખી દાદા અને એ જાણે છે કે મને સમાધાન નહીં થયું સમાધાન સાચી વસ્તુ એ કોઈ તારી સાચી વસ્તુ રહી ગઈ તને કોઈ હેરાન કર્યું ભાઈ કોઈ તને એ કર્યું ભાઈ તો હેરાન કર્યું તે વ્યવસ્થિત છે પણ તે તારે કહેવાનો અધિકાર શું કહે હેરાન કર્યો મારું હોય તે વ્યવસ્થિત છે શું છે એમ પૂછવાની જરૂર જ નથી રહેતી ભૂલાશો જ નહીં કરે તેમ છતાં તારા નબળી એવી હોય સાધારણ કે તું કઈ છૂટું મને મોહમ્મદ પછી લેવા દે આ ખ્યાત કર્યા છે એ ખ્યાત રાખે છે ને આ દરેક પછી એટલે એ મારા ભાન ઉપર અસર પડે એટલે એના તરફ સેજે અભાવ રહ્યા કરે શું કહે તારી પોતાની જોડે કોઈ ખ્યાત કરે કે તારે પાણી જઈએ તારે પડવી જઈએ તારે કઈ અસર થાય ને અસર અભાવ થાય માણસ તારી બધો ખ્યાત રાખો તો તું મારી જોડે ખેંચ રાખું તેમ તને ફળ મળતું છે દાદાજી કહે મારે સેજા છે જે મળે સેજા છે એક મળ્યું તો બહુ થઈ ગયું આજે અને સવાર માં ગાડી ફેરવાની મળી ઓછું કેવાય આખા દાડા માં તો બહુ આનંદ આખી ગાડી મળી ત્યાં આગળ પોતે એ મન છે આ બધું મન ને કયા પ્રમાણે ચાલે શું કરે બહુ બહુ શીખવાડ્યું પણ પછી એમ જ શું કરીશ અમે થાકી જઈએ બંધ કરી દઈએ પછી કહેવાની બંધ કરી દઈએ સમજણ પડવાની બંધ કરી દઈએ કે અમે જયારે ઉઠતું જ ના હોય જે જમીન માં આપડે વાઈએ છે મહેનત કરે છે તો પછી એનો અર્થ થાય નઈ તમે તને કઈ એક ભાઈ કઈક કઈક ફેરફાર કરે ને આવું ખોટું છે 100% ક્યાંક તો હોય જ નહીં જે બન્યું એ સાયકલ હવાર મળી તો મળી નહીં ના મળી તો તે નહીં તેવું જે મળ્યું એ કરું સમજાશે શું કરું સમાધાન થતું સમાધાન કરવા જેવી ચીજ હતી હું સમાધાન અત્યારે માનનું માનેલું હોય કે મારે રાજા થયું છે એનો અર્થ શું છે તારી પર સાત કરે તને લાગે ખરો કઈ માણસ થાય એવું મારી બહાર બહાર ટકો ને તમારે એટલે થોડા દાદા રાજી રહી હતી હશે પણ તારું પણ પેપર કોઈ નહીં આવું જ પડશે આટલા વાગે આવવું જ પડશે તો શું કરવું પછી એમ કે ખોટું કરેલું નિરંતર ક્ષમતા વાળા ગાળો ભાઈ જાય એની પર ક્ષમતા રાખીએ તેને એટલું આમ અને એની કૃપા પાછી ધકેલું છું કઈ જાય તમારે તારી ભૂલથી થાય છે તો પછી હું કઈ ગુજરાત લાવ હું તો કેટલું તને સમજાવું પછી તારી પર ખ્યાત કરે તને શું થાય એ મારી પર ખ્યાત ખ્યાત ના ભાઈ હું કહું ના મને નહીં જમવાનું ફાવે આ તમારી એ ફરી ગયું ના થોડુંક થોડું એ જરાક મૂકું મૂકો તારી ખ્યાત ના આવે છે સમજાય સમજાઈ ગયું લખી રાખજે આપ તો રોજ વાંચજે હા તેને લીધે અભાવ રહે છે શું રહે છે લાગે છે બનતું છે ના બન એટલે મુશ્કેલી મૂકું છું મને કરી આપું છું મુશ્કેલી ભરતી કહેવાય તો ડિસેબિલિટી છે શું છે બીજો અવગુણ નથી તારી પર વસંતભાઈ કે છે કે નહીં તમારે આ દ્રષ્ટિ આવવું પડશે હું એક થોડો કહું કે મારે આ રીતે નથી અવાયું ફરી તમે કહું ના આ દ્રષ્ટિ આવવું પછી હું તૈયાર થયું તો એ ભલી વાર શું કહું બરાબર પ્રેમ ઘટી જાય જે કૃપા છે ઉતરી જાય તો તે ફરી આવ્યો હું તમે ફરી કહ્યું તે હતી ને હું ફરી આવ્યો તે હતી કૃપા ઉતરીને આવ્યો શું થયું બરાબર હા એટલે પ્રફુલ્લિત રાખવાનું દાદા કેવું અને મળ્યું જોઈ લેવું છે કે આપણે પ્રફુલ્લિતતા છે કે શું ભગવાન છે ના પર આજે દેહાસર કે એમનું પ્રફુલ્લિતતા બતા જે ધજા કઈ બાજુ ફરે છે બરાબર એના પર ભગવાન રાજી છે ખબર પડે આજે આ સમજ પડી છે ને એ જો કાયમ રહે ને નહીં વળે દાદાજી અમારા હું કહી દઉં પણ જેને જેવા પ્રમાણે ની ભૂલ પોન્સેરી છે આપડે આ ઇન્ડિયા હિન્દુ ઇન્ડિયા જાઓ ને એ પેલા મને એક પોન્સેરી આપજો અમે આપીએ જ છીએ અમારે ભાવના મોડા મનમાં રાખવાની આપજો આપજો શું કરવું ને શું કરવું નિર્મન તો આવું આવું ખોટો બીજા ને કોઈ નુકસાન થતું હોય, બીજા નહીં થતું હોય, એ દોષ કરવા કેવાય. શું કહ્યું? મને મારા તરફ નથી, મારા તરફ સેવા કરે વિચારા. ભૂલો તો થાય, ભૂલો મારી થાય છે. તમને કેમ લાગે? મને કઈ આનંદ મારી છે ને કઈ એ કરું તો કૃપા ઉતરે. આ બે મહિના છે જોડે રહેવાનું છે. કૃપા ઉતરી ગઈ, ઉતરી ગઈ, ફરી ઉતરવાનું જોગ નહીં દે. બરાબર તને ખબર? મને સંકુચિત રહેવું પડે ને આ બધું એના એકલા માટે. કારણ કે હૃદયને બહુ બધા માણસો મારાથી કશું એને દુઃખ ન થાય એવું મારું મન એક બાજુ હોય, અને એક બાજુ આવવા માટે એના ઊંધું ચાલે. શું કહ્યું? મશીનરી. એટલે હું ઉડતો સગન જબ આવી ગયો છૂટકો નહીં ને મુક્ત. મને ના વિસ્તરી કહ્યું પણ એની પર તો એના પર જ નથી દીકરી. એ ક્યાં તેની છે? એટલે આ મન થતા આવું પાસે થયા કરે. મને લાગે છે કોઈ પણ માણસ ઉપર ખેત કરીએ તેનો અભાવ થતો જાય. થઈ જાય એનો આ અભાવ વચ્ચે પછી કેટલા કરતા ક્યાં છે? ચલો પૈસા મેં લઈ જતો તને ખેંચી લીધું. એ જોતા ખાતે એટલો બધો ભાવ ઉતરી ગયો. ઢોલ મારી હોય તો મને કેટલું મહી ખરાબ લાગે. પછી બેવ ને નકાવો કરું ને. હા પેલો દાદા ના મારી દીધી કે એક ફળ નીરુબેન ને ખેંચી દી ખેત કરી હતી. બહુ અભાવ થઈ ગયો. એક બાજુ નીરુબેન છે તો પૈસા મેં છોડે નહીં, પેલા ખેતી છોડે નહીં. નિર્ભર ખ્યાચ પછી ને જ કરાવી. આજ થોડી એને સમજણ પડી ખ્યાચ ની. થોડું હેલ્પ કરશે ને? બહુ કરશે. હે? બહુ હેલ્પ કરશે. હવે આ શું હતા એને આપણે આપી દીધું સમજણ. શું હતું? સમજણ. સમજણ માર્યા નથી, ભેળ્યા નથી, એને કઈ ચા નથી પી, કોફી નથી પી. એક સમજણ નો આંકડો એક આપી દીધો. કેટલું બધું કે છે બહુ. અત્યારે એમાં આવી ગયો મૂળમાં આવ્યો. અને મન મળા બધું જોઈ શકું મૂળમાં આવ્યો. નહીં તો મૂળ જ નહીં એની અસર માં ના થાય. એને કઈ મારી પાસે સુખ્યો નહીં થાય. ક્યાં થઈ એટલે કરુણા છૂટે દાદા સીધામાં બીજા દોષ ની. એના કરતા હું એટલા હાર કહું છું આ સીધા માણ પસંદ કરવું પડશે. મેં કહું આવા સીધા રહેવું એના કરતા કોઈ ખટપટે થોડો હોય તો હારું એને ખટપટ કાઢી નાખીશું. કઈ આવડે એટલે ત્યાં ઉછા હોય. સમજી જાય કે આ ક્યાં કેવી રીતે નાખું થઈ જશે. આપડે તૈયારી ચાલો હા. મને જ એમ લાગતું છે સાયકલ કાઢ્યા છે પણ હમણાં નિરુબેન લઈ લેશે. નિરુબેન હાથનું જ હતું એમાં ફેરફાર થાય નઈ. તારા હાથનું જે ફેરફાર થાય ને એમને હાથનું છે તું ફેરફાર. હું તો જોયા કરીશ બા બનતા. હું શું કરું? હું મારા છે તું બોલાય નઈ. ચાલો જાણતા તમને ભાન નથી શું કરે છે બાંધવાનું. પરમાત્મા પરમાનંદી જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી આખા જગત ની પોતે જાણતા જે માત્ર ને બેઠા બેઠા જોયા જ કરે છે. બનાવનાર કુંભાર નથી. એ લોકો તેથી અમારી ઘણી વાર ચિંતામાંથી મુક્ત નહીં થતા. હું તો ઠોકી ઠોકી ઠોકીને બેહાર બહાર કરીશ. ઈશ્વર નથી તો પણ હું માનવા નથી. એ દુર્જન નિષ્ઠા હોય તેને ઈશ્વર નિષ્ઠા કે સામાન્ય ઈશ્વર હોવો જ જોઈએ એ પ્રકારની હોય છે. ઈશ્વર છે જે ભૂમિકા નથી, હોવો જ જોઈએ એમ. દાદા અંધ શ્રદ્ધા પછી બેસી રે પછી. તેથી બિચારા ચિંતા કોઈને મટી જ નહીં આ બધા. ભગવાન તો છે, ભગવાન ઓળખતા નહીં ને. કુંભાર બનાવે છે, હા દનિયા બનાવી કે છે. હું આ દનિયા બનાવી તો એને શરૂઆત થાય, શરૂઆત થાય કે ના થાય દાદાજી? અને શરૂઆત થાય અંડાવે ના, શરૂઆત થાય ત્યાં અંડાવે. વાત સાચી છે, તારે કોઈ અનાદિ અનંત છે એટલે બનાવી પડે એવી જ નથી. છે એવરલાસ્ટિંગ છે તે બનાવી ક્યાં પડે છે? એવી આ બુદ્ધિથી લોકો ના સમજે ને તે ઠોકા ઠોક કરી લોકોને મારી નાખે. ધર્મ કરે પણ હું જે પ્રવા દેતા નથી. કૃષ્ણ ભગવાન ઓળખ્યા જ નહીં, કૃષ્ણ ભગવાન ઓળખ્યા તો એ કલ્યાણ થઈ જાય. પણ વાંચ્યું તમે આવું ઠોકી દેલું જન તો બુદ્ધિ બુદ્ધિ કામ કરે. કિમન કાકા એમની વાત કરે છે દાદા, એમની એમને જ્ઞાન મળ્યું હતું ને, જ્ઞાન મળ્યું તે દર રાતે સાફ એ કહે છે. કો હું શું છું કે તને જતો રહ્યો મોટો નાગ આવ્યો થઈ ગયો. પછી કેમ પાછી આવી હતી મને થશું નહી. મારી સાથે હું એટલો નથી, ગમે તે ભાઈ છે એ મારી સાથે. આપણે મનને મનને સમજાવવાનું, આપણે મનના કેવા પ્રમાણે નહીં ચાલવાનું. આપણા ધ્યેય ને પહોંચી વળતું હોય, આપણા ધ્યેય ને મન આપણા ધ્યેય પ્રમાણે પછી ફેરફાર લાગે રોડ બદલે એટલે આપડે કહે મારી શું કે નહીં બાજુ જેમ બળદ વાળી બરાબર. મનના કયા પ્રમાણે ચાલનારા આ જગત માં બધા વિનાશ થઈ ગયેલા. મનુષ્ય પણ વિનાશ થઈ ગયું, જાનવર પણ શરૂ થઈ ગયું. મન કા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય એટલે વિવેક ના જોઈએ. મનુષ્ય માં આપણે આવ્યા છે વિવેક ના જોઈએ. મનને દબાવવાનું, હા દબાવવાનું પણ નહીં. આપણે દબાવીએ તો પછી એ ત્યાં પણ દબાવે, કોઈને દબાવવાની જરૂર જ નહીં. એને સમજાવવાનું, એને સમજાવવાનું, હા સમજાવવાનું નહીં. એના કેવા પણ ચાલવાને આમ ચાલ કે એને દબડાય તો પછી એમને દબડાવે. તમારા કરતા કોઈ દાડો તમને કઈ પણ અડચણ મળી કોઈ દાડો મળે નહીં, કારણ કે અમારા અડચણ નામ નો ગુણ જ નથી. અડચણ નામ નો ગુણ જ નહીં અમારા. તમે કહો વડો પણ અમને આવડીએ ને તો અમને એમ થાય કે દાદાજી એ કૃપા કરે તો બધું ગુસ્સું નીકળી જાય તરત. હા બહુ એટલું બધું હજારું ક્યાંથી મારું કહું ક્યાંથી ભાઈ કેટલું બધું ચાલી પચાસ હજાર પ્રસાદી માગે પ્રસાદી અપાયતી બધી કે મારામાં જેટલી ગ્રાહ્ય શક્તિ હોય એટલી માછી લેવાય. દાદાજી તમે દરરોજ તો નથી આપતા, દરરોજ નથી આપતા, બુટ ની પ્રસાદી હોય તો અમને બધું ગમે છે કે સચ્ચિદાનંદ સંઘ છે એવું જે માર ખાવાના શોખીન થયા કોઈ જગ્યાએ 50,000 માણસ માર ખાવા તૈયાર તૈયાર ખુશ ખુશ થઈ જાય. એ દૂર થી બોમ્બારે દાદા પ્રસાદી આપે છે, દોડો પ્રસાદી આપે છે. અનુસંધાન તો બહુ મુશ્કેલ ભારે પડે. એનો એક્સિડન્ટ ગુજરાતી માં શું કહેવાય, ગાડું ઘાંચ માં પડ્યું, ઘાંચ માં પડ્યું, ઘાંચ માં પડ્યું નીરુબેન. એવું કહ્યું કે આ ઘરે ઘર પણ નીરુબેન ક્યાં ગયા તમે કીધું એવું કહી રહ્યા ઉતારી નિર્બળ ફોર્મ ભરતા દાદા આપે કીધું કે ડોક્ટર માંથી ક્લાસ થઈ ગયા, ડોક્ટર માંથી ક્લાસ કારકુન થઈ ગયા. એમડી ડોક્ટર તેમજ કારકુન થઈ ગયા દાદા ના. દોડે નહીં ખીસું આજે આ બેન ને કારકુન થયું છે નહી કારકુન. કેટલી વાર વાક્ય છે મગજ છે બીજી રીતે આટા ફેરવવાના છે, બધી ટેકનિક જાણવાની છે. ના ગમતું ને ગમતું ફલતું થઈ જાય એટલે ભગવાન થઈ જાય. સામાજિક વ્યવહાર છે. દાદા કાલે મારાથી રડાઈ ગયો હતો, કાલે કાલે હું અટવાઈ ગઈ ને તો સમજ નહી પડી કે કોને શું કરવું, શું સાચું ને શું ખોટું છે નહીં ખબર પડી. કે પ્લીઝ અંદર થી ગુસ્સો થયો, કારણ કે બોલાય નહીં, કારણ કે બોલું તો કોઈને દુઃખ થાય ને હું સમજુ નહીં એટલે રડાઈ ગયું. એવી તો હું બહુ ફ્રસ્ટ્રેટેડ થઈ જાય, કારણ કે સમજ નહીં પડે શું કરવાનું ને શું નહીં. તે મારે શીખવાનું છે એ હેન્ડલ, માણસ ને કેવી રીતે હેન્ડલ કરવાનું કે લોકોને દુઃખ નહીં થાય એવું જાણવાનું છે. સ્ત્રી જો હાથ પકડે તો ગાળો થઈ જાય, એમાં શું ગોળું થયો ભરજરી પાડું ગાળું શું કઈ બોલે છે ને તો મોડા પર હાસ્ય જ હોય, બોલે તો હસતા હસતા બોલે, નામ કઈ સમજાવે તો હસતા હસતા સમજાવે. હા પણ આવે તે ત્યારે ફુવારી વાંચે પછી બરકત એમ ના તો મીઠું જ નહીં. ચપ્પાની ધાર જો એવું નથી. એટલે એને જાણતા એવું કઈ ને મજબૂત કરી ગયા. ઘણો ફેર પડે છે પહેલા કરતા, ઘણો ફેર પડી ગયો છે. એ તમે એમ કરીને જ એને વધારે સંકોરી આલો. દાદાજી દીપકભાઈ છે ને, આપણે કશું પૂછીએ ને જ્ઞાન વિશે, આપડા આપતવાણી વિશે કઈ બી વાત પૂછીએ, આમ હાથ આમ બતાવે તો કેવી રીતે બતાવે કે જાણે દાખલા તરીકે બધું એલ્જીબ્રા નું ઇક્વેશન હોય ને, ચાર માઇનસ બે અથવા તો કે ભાઈ છ માઇનસ ત્રણ બરાબર ત્રણ અને ત્રણે ત્રણે નવ એનો જવાબ આવે ને, એમ બતાવે ને આંખો હસતી હોય ને મોડું હસતું એમ એક જોયું. જયારે પેલો ગણિત નો દાખલો સમજાવે ને, એટલું સમજો ને ઘણું સારું હજુ બહુ છે. પણ એનું ગાળું ચલાવે એટલું સારું. ગાડું ચલાવી તો ત્યાં ગળતી બહુ, કારણ કે આખું ડાઉન ટાઉન થાય ક્યાંથી જાય, આ બાજુ કોઈ થાય નહીં. માલ ઘર પાછા પાયા પછી આ લોકો કશું વાંધો ના આવ્યો? માલ ઘર પાછા કર્યા દાદા કે છે અખિલા સાહેબ કે ત્યાં પેલા વિઝા માંથી વિઝા ના આપીને આપણને બધા કાઢ્યા તો તમને કઈ અસર ના થઈ? મને કે છે મને તો કઈ એવું લાગ્યું નહીં, મને એમ કે કામ સફળ થઈ જાય. પેલો સેટ થઈ ગયો તો આજે દિવસ ખરાબ હતો. ઇલાબેન ને ત્યાં સાંજે તમારે તો જેટલું તમારું સેન્ટર હોય લગભગ નજીક માં તમારે એક જ દિવસ જવો જોઈએ તો એ તમારે જઈ શકે છે. તમે શું પછી કાચા ના પડો શું? એટલે નિરંતર સમાધિ રાખનાર માં નિરંતર ગમે એટલું ધ્યાનમાં લઈ જવા હોય તો સમાધિ ના છૂટે. કારણ કે આ બીજા બધું તો અત્યાર સુધી શું ખાધું? રાડા ખાધા છે. શું ખાધું? રાડા. એટલે ચિંતા ઉપાધિ ને કે છે ધર્મ કર્યો. એટલે ધર્મ તો કોનું નામ કહેવાય છે? ઉપાધિ ના થાય, ચિંતા ના થાય, શું કોક દાળ મતભેદ પડે એને ધર્મ કહેવાય? તો ધર્મ જ છે ને. આ તો બધા ઠોકરા ઠોક ઠોકરા ઠોક ઠોકરા ઠોક અને નામ સ્મરણ પર આયા આપણા લોક છે. એટલે નામ સ્મરણ એ તો બાળકો શરૂઆત બિગિનિંગમાં છે, એ તો કિન્ડર ગાર્ડન ક્લાસનું છે. અને આ તો બધા હાઈ ટોચ પર જઈને પાછા ફેલા છે. પણ શું થાય, લોકોને કશું મળતું નથી ને, એટલે આય મળી આવે છે. આપણે શું ઓછું થઈ એટલું જોવાનું છે. બે પ્રકાર ધર્મ, એક ધર્મ ભૌતિક સુખો આપે અને ભૌતિક ફળ આપે, અને બીજા પ્રકારનો મુક્તિ આપે. આ ભૌતિક સુખોના બધા ધર્મ છે એમાં ભૌતિક સુખો મળે છે, પણ પાપ કેટલો બધો છે આવતા આવતાનો. ચિંતા ઉપાધિઓ ક્લેશ કંકા જરાક આમ નામ દીધું હોય કે સુરેશ નામ તમારે અક્કલ નથી થઈ ગયું, ખરાશ થઈ ગયું, ચીબડું હા ચીબડું ફાટીને ભૂકા. કારણ તમે જુદા છો ને સુરેશ ભી જુદા છે, એવું તમને આજે થોડીક અમુક અંશે ખાતરી થઈ ના છે. ત્યારે ખાતરી થઈ પછી સુરેશભાઈ ને કે સુરેશભાઈ ટપાલ આપણે લેવાની હોય નહી, કારણ કે ટપાલ હંમેશા સ્ત્રીની પુરુષો નહીં રહેતા, જે વિચારિક વાર હોય છે તે નહી. તો સુરેશભાઈ ટપાલ આપણે કેમ લેવાય છે? એટલે છેવટે ભદ્રસરમાં રહેવાનું છે. લાખો વર્ષે આ વિજ્ઞાન નહીં મળે એટલું છે, થઈને જોઉં તમને બીજું શું કહ્યું. લાખો વર્ષે ફરી નહીં મળે કે જે બે કલાકમાં સંપૂર્ણ મુક્તિ આપે છે. ઇલા ગોઠવી જશે ને નહીં પણ એક જ વસ્તુ ફેરફાર છે. તમને મનમાં જે વિચાર છે ને મને એક જ છોડી હશે, તમને આવતા નહી. મન તો મન ફિઝિકલ છે આખું. હવે તમે